જીવનનો અર્થ ફક્ત કમાવામાં નથી, જીવવામાં છે. ઘણા લોકો આખું જીવન અર્નિંગ, સેવિંગ, ઇન્વેસ્ટમેન્ટ એના ચક્રમાં જ ફસાઈ જાય છે. હા, પૈસા ચોક્કસ વધે છે, પણ યાદો ખાલી રહી જાય છે. એક દિવસ જ્યારે પાછળ વળીને જોઈએ ત્યારે બેંક બેલેન્સ નહીં, મોમેન્ટ્સ યાદ આવશે. આપણા જીવનમાં એવી પળો હોવી જોઈએ જ્યારે પરિવાર સાથે બેસીને હસવાનું કારણ હોય, મિત્રો સાથે બિનજરૂરી વાતો હોય અને પોતાની સાથે શાંતિથી બેસવાનો સમય. પૈસા જીવનને સરળ બનાવે છે, પણ અનુભવ જીવનને સુંદર બનાવે છે. મિત્રો, યાદ રાખીએ, જીવન એ અર્નિંગ અને એક્સપિરિયન્સ વચ્ચેનું બેલેન્સ છે. તો આજથી જ નક્કી કરીએ, થોડું કમાઈશું પણ દિલથી જીવશું પણ. કારણ કે અંતે લાઈફ ઇઝ નોટ મેઝર્ડ બાય મની બટ બાય મેમરીઝ.